أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام را، كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير. ألف لام را القرآن ايوي كتاب چه કે જેની આયતો મજબૂત કરવામાં આવી છે, પછી તે સર્વે કાંઈ જાણનાર હિકમતવાળા અલ્લાહ તરફથી સાફ કરી બયાન કરવામાં આવી છે. અલ્લા તઅબુદુ ઇલ્લલ્લાહ ઇન્નની લકુમ મિનહુ નઝીરુન વબશીર. કે અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત કરો નહીં, પૂજા કરો નહીં, બેશક હું તમારા માટે તેના તરફથી બીવરાવનાર અને ખુશખબર આપનાર બનીને આવ્યો છું. وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤتي كل ذي فضل فضله وإن تولوا فإني أخاف عليكم عذاب يوم كبير. ને આ કે તમારા પાલનહાર પાસે માફી માંગો, પછી તેની તરફ રજૂ થાઓ, તે તમને એક નક્કી કરેલા સમય સુધી સારો લાભ પહોંચાડશે, ને દરેક મહેરબાની ધરાવનારને પોતાની મહેરબાની અદા કરશે. અને અગર તમે મોઢું ફેરવો તો તું કહે કે મને તમારા માટે તે મહાન દિવસના અઝાબનો ડર છે, યાની કે કયામતની સજાનો ડર છે. إلى الله مرجعكم وهو على كل شيء قدير. تمارو پاچھو فرو اللہ نی طرف چھے انے تے دریک وستو پر پورے پورو قابو دھراو نارو چھے. ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما يسرون وما يعلنون إنه عليم بذات الصدور. ساودان تھاو خبردار تھاو, નાસ્તિકો પોતાની છાતીઓ બેવડી વાળી દે છે કે જેથી અલ્લાહથી તેઓ પોતાની દુશ્મની સંતાડે. ખબરદાર થાઓ, જે વખતે તેઓ પોતાના લુગડા પહેરી લે છે ત્યારે અલ્લાહ સારી રીતે જાણે છે કે તેઓ કઈ વસ્તુ સંતાડે છે ને કઈ વસ્તુ જાહેર કરે છે. બેશક તે દિલોના હાલથી પૂરેપૂરો જાણકાર છે, વાકેફ છે. વમા મિન દાબ્બતિન ફિલ અર્દ ઇલ્લા અલા અલ્લાહ રિઝ્કહા વયઅલમુ મુસ્તકરહા વમુસ્તૌદઅહા કુલ્લુન ફી કિતાબિન મુબીન. અને જમીન પર કોઈ એવું ચાલનાર જાનવર નથી કે જેની રોજી અલ્લાહના માથે ન હોય, અને અલ્લાહ જ તે જાનવરના દુનિયામાં રહેવાની જગ્યા તથા મોત પછી તેને જમીનમાં સોંપવાની જગ્યા જાણે છે. રોશન કિતાબમાં દરેક બાબતનું, યાની કે લોહે મહેફૂઝમાં દરેક બાબતનું બયાન મોજૂદ છે. وهو الذي خلق السماوات والأرض في ستة أيام وكان عرشه على الماء ليبلوكم أيكم أحسن عملا ولئن قلت إنكم مبعوثون من بعد الموت ليقولن الذين كفروا إن هذا إلا سحر مبين. أن الله إيه છે જેણે આસમાનો તથા જમીનને છ દિવસમાં પેદા કરી ને તે વખતે તેનું અર્શ તેનું સિંહાસન પાણી પર હતું. આ એટલા માટે બનાવ્યું કે તે તમને અજમાવે, પરીક્ષા કરે કે તમારામાંથી આમાલોની બાબતમાં, કામોની બાબતે વધુ સારો કોણ છે. ને એ રસૂલ, અગર તું આ કહે કે તમે લોકો તમારા મોત પછી જરૂર ઉઠાડવામાં આવશો, તો નાસ્તિકો જરૂર કહી દેશે કે આ તો ખુલ્લો જાદુ છે. ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم يأتيهم ليس مصروفا عنهم وحاق بهم ما كانوا به يستهزئون. અને અગર અમે તેમને અઝાબને, તેમના ઉપર આવનારી સજાને અમુક મુદ્દત માટે રોકી રાખીએ, તો જરૂર એમ કહેશે કે કઈ વસ્તુ તેને આવતા રોકે છે. ખબરદાર થઈ જાઓ કે જે દિવસે તે અઝાબ તેમના પર આવી પડશે, ત્યારે તે તેમના ઉપરથી હરગિજ કોઈ કાળે ટાળી શકશે નહીં, અટકાવી શકશે નહીં. અને તેઓ જે સજાની મજાક ઉડાવ્યા કરતા હતા તે તેમને ઓચિંતો આવી ઘેરી લેશે, પકડી લેશે. ولئن أذقنا الإنسان منا رحمة ثم نزعناها منه إنه ليئوس كفور. અને અગર અમે ઇન્સાનને અમારા તરફથી રહેમતની મજાક ચખાડીએ છીએ ને પછી તે તેમનાથી ખૂંચવી લઈએ છીએ, પાછી લઈએ છીએ, ત્યારે બેશક તે ઘણો હતાશ, નિરાશ ને કૃતજ્ઞ બની જાય છે. ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح فخور. અને અગર તેના પર કોઈ તકલીફ વીતી ચૂકી હોય, તકલીફ પસાર થઈ ગઈ હોય, તે બાદ સારી સારી નેમતોની મજા ચખાડીએ, ત્યારે તે ચોક્કસ જ કહી ઉઠશે કે હવે મારી બધી મુસીબતો ટળી ગઈ. કારણ કે તે ઇન્સાન બેશક ઘણો જ જલ્દી ખુશ થઈ જનાર ને શેખીખોર છે, ફખ્ર કરનાર છે. ઇલ્લા અલ્લદીના સબરુ વઅમિલુ સ્સાલિહાતિ ઉલાઇક લહુમ મગ્ફિરતુ વઅજરુન કબીર. સિવાય તે લોકો કે જે સબરવાળા રહે છે, ધીરજ રાખે છે અને સારા કામો કરે છે, નેક આમાલ કરે છે, તેમના જ માટે ગુનાહોની માફી છે અને ઘણો મોટો બદલો પણ. فَلَعَلَّكَ تَارِكٌ بَعْضَ مَا يُوحَى إِلَيْكَ وَضَائِقٌ بِهِ صَدْرُكَ أَنْ يَقُولُوا لَوْلَا أُنْزِلَ عَلَيْهِ كَنْزٌ أَوْ جَاءَ مَعَهُ مَلَكٌ إنما أنت نذير والله على كل شيء وكيل. માટે ક્યાંય એમ ન થાય કે જે વહી તારી તરફ મોકલવામાં આવી છે તેમાંથીનો કોઈ ભાગ તું જતો કરે અને તારી છાતી આ વાતથી ટૂંકી થઈ જાય, સંકોચાઈ જાય કે લોકો આ કહે કે તેના પર એકાદ ખજાનો કેમ ઉતર્યો નહીં, અથવા તેની સાથે કોઈ ફરિશ્તો કેમ આવ્યો નહીં. તું તો સિર્ફ બિવરાવનારો છો અને અલ્લાહ જ દરેક વસ્તુ પર દેખરેખ રાખનારો છે. અમ યકુલૂન અફ્તરા કુલ ફઅતુ બિઅશર સુવરિન મિસ્લિહી મુફ્તરયાતિન વદઉ મન ઇસ્તતઅતુમ મિન દૂનિલ્લાહ અથવા શું તેઓ આ કહે છે કે પૈગંબરે કુરાનને જોડી કાઢ્યું છે, હાથે બનાવી કાઢ્યું છે. તું કહે કે અગર તમે તમારા દાવામાં સાચા હો તો એવા જોડી કાઢેલા 10 સુરાઓ, 10 પ્રકરણો તમે પણ જોડી કાઢી લઈ આવો. ને અલ્લાહ સિવાય તમે જેને બોલાવી શકો છો તેમને બોલાવી લો. فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. પછી જો તેઓ તમારા કહેવાને માન્ય ન રાખે કબૂલ ન રાખે તો સમજી લો કે જે કાંઈ ઉતારવામાં આવ્યું છે નાજિલ કરવામાં આવ્યું છે તે અલ્લાહના ઇલ્મથી જ ઉતારવામાં આવ્યું છે ને આ કે તેના સિવાય કોઈ માબૂદ નથી ઇબાદતને લાયક નથી. એટલું સમજ્યા છતાં શું તમે ઇસ્લામ કબૂલ કરશો કે નહીં. من كان يريد الحياة الدنيا وزينتها نوف إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. જે કોઈ સંસારી જિંદગી આ દુનિયાની જિંદગી તથા દુનિયાના શણગારનો આશાવાળો હશે અભિલાષી હશે તેને અમે આ દુનિયામાં જ આમાલોનો પૂરેપૂરો બદલો આપીશું અને તેમને તેમાં કાંઈ પણ ઓછું આપવામાં આવશે નહીં. ઉલાઇકા અલ્લઝીન લૈસ લહુમ ફિલ આખિરતિ ઇલ્લા નાર વહબત મા સનઉ ફીહા વબાતિલુ મા કાનુ યઅમલુન. તે એ જ લોકો છે કે જેમના માટે આખિરતમાં આગ સિવાય બીજું કાંઈ નથી અને તેઓ જે સારા કામો દુનિયામાં કરતા હતા તે બધા આખેરતમાં નાબૂદ થઈ ગયા અને જે કાંઈ તેઓ કરે છે તે નકામું જશે. અફમન કાન અલા બૈનતિમ મિન રબ્બિહી વયતલુહુ શાહિદુમ મિનહુ વમિન કબલિહી કિતાબુ મૂસા ઇમામન વરહમા ઉલાઇકા યુમિનૂન બિહ વમન યકફુર બિહી મિન અલ્અહઝાબ ફન્નાર મૌઇદુ فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. ત્યારે શું તે શખ્સ કુરાનને ન કબૂલ કરનારો બની શકે છે કે જે પોતાના પાલનહાર તરફથી સાફ દલીલ પર હોય અને સાથે સાથે તેના ભાગનો એક સાક્ષી કુરાન વાંચી જતો હોય અને તેના પહેલા મૂસાની કિતાબ કે જે રહબરી કરનાર અને દયા બતાવનાર હતી તે પણ સાક્ષી આપતી હોય. નહીં નહીં બલકે કુરાનને માનનારા તો તેઓ જ છે અને જુદા જુદા ટોળાઓમાંથી ગિરોહોમાંથી જે પણ તેનો ઇનકાર કરનાર હશે તેની મનાઈ કરશે તેના વાયદાનું ઠેકાણું જહન્નમની આગ જ છે. માટે તું કુરાનથી શંકામાં ન રહેજે. બેશક તે તારા પાલનહાર તરફથી ઉતર્યું છે અને તે સત્ય છે સાચું છે પણ ઘણા લોકો માનતા નથી. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. અને તે માણસ કરતા વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહ પર જૂઠા આળ મૂકે છે આરોપને તહમત મૂકે છે. એ જ તે લોકો છે કે જેમને તેમના પાલનહાર સમક્ષ લાવી હાજર કરવામાં આવશે ને ત્યારે તેમના સાક્ષીઓ ગવાહો આ કહી દેશે કે આ તેઓ જ છે કે જેઓ પોતાના પાલનહારની વિરુદ્ધ જૂઠું બોલતા હતા. ખબરદાર થાઓ અલ્લાહની લાનતને ફિટકાર એ જ ઝાલિમો પર થશે. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. કે જેઓ અલ્લાહના રસ્તાથી લોકોને અટકાવે છે અને તે સીધા રસ્તાને વાંકો બનાવવા ચાહે છે અને આખરતનો તેઓ એકદમ ઇનકાર કરનારા છે. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. તેઓ જમીન ઉપર અલ્લાહ ને હરગિઝ લાચાર બનાવી શકનાર નથી, ને અલ્લાહ ના સિવાય તેમનો કોઈ મદદગાર થશે નહીં. તેમની સજા બેવડી કરવામાં આવશે, બેગણી કરવામાં આવશે, કારણ કે તેઓ કઈ સાંભળી શકતા ન હતા, યાની કે ઈર્ષ્યાના લીધે કઈ સાંભળી શકતા ન હતા અને સહેલા રસ્તા જોઈ શકતા ન હતા. أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. તેઓ એ જ છે કે જેમણે પોતાની જાતનું જ નુકસાન કર્યું છે, અને જે જૂઠ તેઓ બનાવી કાઢતા હતા, ઉપજાવી કાઢતા હતા, તે પણ તેમનાથી ગુમ થઈ ગયું છે. لا جرم أنهم في الآخرة هم الأخسرون. એમાં શંકા નથી કે આખિરતમાં સૌથી વધુ નુકસાન ઉઠાવનારા તેઓ જ છે. ઇન્નલ લઝીના આમનુ વઅમિલુસ સાલિહાતિ વઅખબતુ ઇલા રબ્બિહિમ ઉલાઇક અસ્હાબુલ જન્નતિ હુમ ફીહા ખાલિદૂન. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા, સારા આમાલ કર્યા, ને પોતાના પાલનહાર સામે માથું ઝુકાવતા રહ્યા, તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેશે. مَثَلُ الْفَرِيقَيْنِ كَالْأَعْمَى وَالْأَصَمِّ وَالْبَصِيرِ وَالسَّمِيعِ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا أَفَلَا تَذَكَّرُونَ. તે બે ટોળાનો દાખલો ને મિસાલ એવો છે, યાની કે નાસ્તિકો તથા મુસલમાનોની મિસાલ એવી છે કે જેમ એક આંધળો ને એક બહેરો, ને એક દેખનારો ને એક સાંભળનારો, શું તેઓ બેની હાલત એક સરખી હોઈ શકે? તે છતાં શું તમે નસીહત અને શિખામણ હાંસિલ કરશો નહીં? وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُبِينٌ. અને ચોક્કસ અજામોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો. તેણે કહ્યું કે બેશક હું તમારા માટે ખુલ્લો બિવરાવનાર છું. أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ. કે અલ્લાહ ના સિવાય બીજાની ઇબાદત કરો નહીં, બીજાને પૂજો નહીં, મને બેશક બીક છે કે ક્યાંય તે દુઃખદાયક દિવસની સજા તમારા પર આવી ન પડે. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أرادلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. આથી તેની કોમમાંથી જેઓ તેને માનતા ન હતા, તેઓમાંથીના વડીલોએ કહ્યું કે અમે તો તને અમારા જેવો જ એક સાધારણ માણસ જોઈએ છીએ, અને અમે એ પણ જોઈએ છીએ કે તારી પેરવી કોઈએ પણ કરી નથી, તારા મુજબ કોઈએ કર્યું નથી, સિવાય તે લોકોના કે જેઓ અમોમાંથીના અતિ નીચ છે. વળી અમે અમારી સરખામણીમાં, અમારા મુકાબલામાં તમારી કાંઈ બલંદી કે સરસાઈ દેખતા નથી, બલકે અમે તમને જૂઠા ગણીએ છીએ. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون. તો નૂહે કહ્યું કે એ મારી કોમ, ધારો કે અગર હું મારા પાલનહાર તરફથી ખુલ્લી દલીલ પર હોઉં, અને તેણે મને પોતાની પાસેથી રહેમત અતા કરી હોય, નબુવત અતા કરી હોય, પણ તેની હકીકત તમારાથી છુપી રાખવામાં આવી હોય, તો શું અમે તે સ્વીકારવા, કબૂલ કરવા માટે તમારા પર જબરદસ્તી કરીએ, એવી હાલતમાં કે તમે તેનાથી નફરત કરનારા હો, તિરસ્કાર કરનારા હો? ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون ને એય મારી કોમ, હું તો તે સંદેશો પહોંચાડવાના બદલામાં તમારી પાસે કાંઈ દોલત માંગતો નથી. મારો બદલો તો સિર્ફ અલ્લાહના માથે છે, અને હું મારી પાસેથી તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે હરગિજ હાંકી મૂકનારો નથી. બેશક તેઓ બધા તેમના પાલનહારથી મુલાકાત કરનાર છે, પણ હું જોઉં છું કે તમે જાહેલ લોકો છો, અભણ લોકો છો. વયા કૌમિ મન યન્સુરની મિન અલ્લાહ ઇન તરદતુહુમ અફલા તઝકરૂન. ને એ મારી કૌમ, અગર હું તેમને હાંકી મૂકું, પાછા કાઢી મૂકું, તો અલ્લાહની સજાથી બચવા માટે મને કોણ મદદ કરશે? તે છતાં શું તમે નસીહત અને શિખામણ હાસિલ નહીં કરો? ولا اقول لكم عندي خزائن الله ولا اعلم الغيب ولا اقول اني ملك ولا اقول للذين تزدري اعينكم لن يؤتيهم الله خيرا الله اعلم بما في انفسهم اني اذا لمن الظالمين. અને તમને હું એમ તો નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, ને આ કહું છું કે હું છુપી વાતો જાણું છું, ને ન આ કહું છું કે હું એક ફરિશ્તો છું. અને તેમની બાબતે કે જેઓ તમારી નજરમાં નીચ છે, આ નથી કહેતો કે તેમના પર અલ્લાહ કદી પણ મહેરબાની નહીં કરે. તેમના મનમાં જે કાંઈ છે તે અલ્લાહ સારી રીતે જાણે છે. છતાં જો હું એમ કહું તો બેશક હું પણ ઝુલમગારો માંથી નો થઈ જાઉં. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. તો લોકોએ કહ્યું કે એ નૂહ, તું ચોક્કસ જ અમારાથી ઝઘડી ચૂક્યો, બાધી ચૂક્યો અને ઝઘડાને લંબાવ્યો પણ ખરો. હવે જો તું સાચાઓમાંથી ન હોય તો જે વસ્તુથી તું અમને બીવરાવે છે તે અમારા માટે લઈ આવ. قال انما ياتيكم به الله ان شاء وما انتم بمعجزين. તો જવાબમાં નૂહે કહ્યું કે અગર અલ્લાહ ચાહશે તો તે સજા પંડે જ તમારા પર લાવશે, ને તેમ કરતા તેને તમે લાચાર કરી શકનાર નથી. ولا ينفعكم نصحي ان اردت ان انصح لكم ان كان الله يريد ان يغويكم هو ربكم واليه ترجعون. ને અગર અલ્લાહની મરજી તમને આડે રસ્તે જ લઈ જવાની હશે તો હું તમને નસીહત અને બોધ આપવા ચાહું, તો પણ મારો બોધ તમને કાંઈ લાભ પહોંચાડશે નહીં. તે તમારો પાલનહાર છે, ને તેની તરફ તમારું પાછું ફરવાનું થશે. અમ યકુલૂન અફતરાહ કુલ ઇન અફતરઈતુહુ ફઅલય ઇજરામી વઅન બરીઉમ મિમ્મા તુજરિમૂન. અથવા શું તે લોકો આ કહે છે કે કુરાનને તેણે જોડી કાઢ્યું છે? હે રસૂલ, તું કહે કે જો મેં તે ચોરી કાઢ્યું હોય, મારા હાથે બનાવી કાઢ્યું હોય, તો મારો ગુનો મારા માથે છે, અને જે ગુના તમે કરો છો તેનાથી હું છેટો છું. وَأُوحِيَ إِلَى نُوحٍ أَنَّهُ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ آمَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا يَفْعَلُونَ. અને નૂહ તરફ વહી કરવામાં આવી કે તમારી કૌમમાંથી જે લોકો ઈમાન લાવી ચૂક્યા છે તેમના સિવાય હવે કોઈ ઈમાન લાવશે નહીં, માટે તેઓ જે કાંઈ કરે છે તે માટે તું દિલગીર થા નહીં, અફસોસ કર નહીં. واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. અને અમારી રૂબરૂ તથા અમારા હુકમ મુજબ એક વહાણ બનાવ, એક કશ્તી બનાવ, અને જેઓએ જુલ્મ કર્યો છે તેમની બાબતે મારી પાસે કાંઈ કહેતો નહીં, બેશક તેમને ડૂબાડી દેવામાં આવશે. قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. અને નૂહ તો વહાણ બનાવવા લાગ્યા, અને તેની કોમના આગેવાનને વડીલ લોકો જ્યારે જ્યારે તેની પાસેથી પસાર થતા ત્યારે તેની મજાક કરતા હતા, જેથી તેણે કહ્યું કે અગર તમે અમારી મશ્કરી કરો છો, અમે પણ ચોક્કસ જ તમારી એવી મશ્કરી ઉડાડશું કે જેવી રીતે તમે અમારી મશ્કરી ઉડાડ્યા કરતા હતા. માટે આગળ જતા તમને પોતમેળે જણાય આવશે કે ફજેત કરનારી સજા કોના ઉપર આવી પડશે, ને હંમેશ ટકી રહેનારે અજાબ સજા પણ કોના ઉપર ઉતરશે. યાની કે દુનિયામાં ફજેત કરનારી સજા કોના ઉપર આવી, અને હંમેશ ટકી રહેનારી મોત પછીની આખરતની કાયમી સજા પણ કોના ઉપર ઉતરશે. وأهلك إلا من سبق عليه القول ومن آمن وما آمن معه إلا قليل. મતલબ કે વાત એટલે સુધી પહોંચી કે જ્યારે અમારો સજાનો હુકમ આવી પહોંચ્યો ને અલ્લાહના ગઝબની પટ્ટી ઉકળવા માંડી, ત્યારે અમોએ કહ્યું કે અહીનું તે વહાણમાં દરેક જાતના જાનવરનું એક એક જોડું લઈ લે, અને તારા સર્વે બાલ બચ્ચાઓને પણ સવાર કરી લે, સિવાય તેમના કે જેમની વિરુદ્ધ પહેલેથી જ અમારો હુકમ થઈ ચૂક્યો છે, ને જેઓ ઈમાન લાવ્યા છે તેમને પણ તેમાં બેસાડી લે, અને તેની સાથે ઘણા જ થોડા ઈમાન લાવ્યા હતા. وقال اركبوا فيها بسم الله مجراها ومرساها إن ربي لغفور رحيم. અને નૂહે પોતાના બાલ બચ્ચા તથા પેરોકારોને કહ્યું કે વહાણમાં સવાર થઈ જાઓ, તેનું ચાલવું તથા અટકી જવું અલ્લાહના નામથી જ છે, બેશક મારો પાલનહાર મોટો બક્ષિશ કરનાર ને દયાળુ છે. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. અને વહાણ તેઓને પહાડ જેવડા ઊંચા મોજાઓ વચ્ચે લઈને ચાલ્યું જતું હતું, ને ત્યારે નૂહે પોતાના દીકરાને એવી હાલતમાં કે તે જુદો પડી ગયો હતો પુકારીને કહ્યું કે એ મારા દીકરા, અમારી સાથે સવાર થઈ જા અને નાસ્તિકો સાથે ન રહે. તેણે જવાબ આપ્યો કે હું હમણાં જ કોઈ ઊંચા પહાડ પર આશરો ને પનાહ લઈ લઈશ, તે મને પાણીથી બચાવી લેશે. નૂહે કહ્યું કે આજના દિવસે અલ્લાહના હુકમથી, અલ્લાહની અઝાબથી બચાવનાર કોઈ નથી સિવાય કે જેના પર તે રહેમ કરે, ને પછી એક મહાન મોજું બંને બે બાપ બેટા વચ્ચે આવી પડ્યું, જેથી તે ડૂબી જનારાઓમાંથી નો થઈ ગયો. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. અને પછી હુકમ આપવામાં આવ્યો કે એ જમીન તું તારા પાણીને ગળી જા ને એ આસમાન વરસતો અટકી જા. એટલે પાણી ઓસરવા લાગ્યું, ઓછું થવા લાગ્યું ને એવી રીતે અલ્લાહનો હુકમ પૂર્ણ થયો અને વહાણ જુદી નામના પહાડ પર અટકી ગયું ને આ કહી દેવામાં આવ્યું કે ઝુલમગાર લોકોનો નાશ થાઓ. وَنَادَى نُوحٌ رَبَّهُ فَقَالَ رَبِّ إِنَّ بَنِي مِنْ أَهْلِي وَإِنَّ وَعْدَكَ الْحَقُّ وَأَنْتَ أَحْكَمُ الْحَاكِمِينَ. ને નૂહે પોતાના પાલનહારને અર્જ કરી કે એ મારા પાલનહાર, ખરેખર મારો દીકરો મારા અહલમાંથી છે, મારી ઔલાદમાંથી છે, ને તારો વાયદો સાચો છે ને તું સૌથી બહેતર ફેસલો કરનાર છે. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألني ما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. الله કહ્યું કે એ નૂહ, તે તારી અહલમાંથી નથી જ, બેશક તેના આમાલો તેના કામો સારા ન હતા, માટે જે વસ્તુની તને જાણ નથી તેના વિશે મારાથી સવાલ કર નહીં. હું તને નસીહત કરું છું, શિખામણ આપું છું કે ક્યાંય તું જાહિલોમાંથી નો થઈ ન જાય. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. નુહે અર્જ કરી કે એ મારા પાલનહાર, બેશક હું તારાથી એ વાતની પનાહ માંગુ છું કે તારાથી એવી વાતનો સવાલ ન કરું કે જેની મને જાણ ન હોય, ને અગર તું મને માફ નહીં કરે ને મારા પર દયા નહીં કરે તો હું નુકસાન ઉઠાવનારાઓમાંથી નો થઈ જઈશ. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى أمم ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. પછી જ્યારે તોફાન શમી ગયું ત્યારે હુકમ આપવામાં આવ્યો કે એનુ અમારા તરફથી સલામતી સાથે વહાણમાંથી ઉતર ને તારા પર ને તારી કૌમમાંથી જે તારી સાથે છે તેમના પર અમારા આશીર્વાદ છે ને કેટલીક કૌમો એવી થશે કે જેમને નજદીકમાં જ અમે લાભ પહોંચાડશું પછી અમારા તરફથી તેમને નાફરમાનીના કારણે દુઃખદાયક સજા પહોંચશે. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. أي رسول આ કેટલીક ગૈબની ખબર છે જે અમે વહી થકી તારી પાસે પહોંચાડીએ છીએ. આ પહેલા તે વાતોથી ન તું વાકેફ હતો ન તારી કોમ, માટે હવે તું પણ નૂહની જેમ સબર કર. બેશક સારો નતીજો, સારું રિઝલ્ટ મુત્તકીઓ માટે છે. وَإِلَى عَادٍ أَخَاهُمْ هُودًا قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ إِنْ أَنْتُمْ إِلَّا مُفْتَرُونَ. ને આદવાળાઓ તરફ અમોએ તેમના દોસ્ત હુદને પૈગંબર બનાવી મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, માત્ર અલ્લાહની જ ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી, તમે સિર્ફ જૂઠું જ બનાવી કાઢનારા છો. يا قوم لا أسألكم عليه أجرا إن أجري إلا على الذي فطرني أفلا تعقلون. એ મારી કોમ, હું તમારી પાસે તે સંદેશા બદલ કાંઈ બદલો નથી માંગતો. મારો બદલો તો તેના જ માથે છે કે જેણે મને પેદા કર્યો છે. છતાંય તમે સમજતા નથી. وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُمْ مِدْرَارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُمْ مِدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَى قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ ને એ મારી કોમ, તમે તમારા પાલનહાર પાસે બક્ષિશ માંગો, માફી માંગો, પછી તેની તરફ રજૂ થાઓ. તે તમારા પર ખૂબ જ વરસાદ વરસાવશે અને તે તમારી તાકાતમાં પણ વધારો કરશે, અને ગુનેગાર બની તેનાથી મોઢું ફેરવો નહીં. قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين. તો તેઓએ જવાબ આપ્યો કે અય હુદ, ન તો તું કોઈ ખુલ્લી દલીલ લાવ્યો છે, અને ન તારા કહેવાથી અમે અમારા માબૂદોની પૂજા છોડી દેનાર છીએ, અને ન તારા પર ઈમાન લાવનાર છીએ. ઇન નકુલુ ઇલ્લા તરાક બઅદ આલિહતના બિસુ قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون من دونه فكيدوني جميعا ثم لا تنظرون. અમે તો એજ કહીશું કે તને અમારા કેટલાક દેવતાઓએ ખરાબ રીતે ચપટમાં લઈ લીધો છે, યાની કે એના કારણે તું આવી મૂર્ખાઈ ભરી વાતો કરે છે. હુદે કહ્યું કે હું અલ્લાહને સાક્ષી રાખું છું, અને તમે પણ સાક્ષીને ગવાહ રાખજો કે તમે જેને જેને અલ્લાહના શરીક કરો છો, ભાગીદાર ગણાવો છો, તેનાથી હું છેટે છું, અળગો છું અલ્લાહના સિવાય. માટે તમે બધા મળીને મારા પર દાવ રમો, મારી સામે ચાલ ચાલો, પછી મને જરા પણ મોહલત ને મોકો ન આપો. ઇન્ની તવક્કલતુ અલાલ્લાહ રબ્બી વ રબ્બકુમ મા મિન દાબ્બતિન ઇલ્લા હુવ આખિઝુન બિનાસિયતિહા ઇન્ન રબ્બી અલા સિરાતિન મુસ્તકીમ. બેશક હું અલ્લાહ ઉપર ભરોસો રાખું છું કે જે મારો પાલનહાર છે ને તમારો પર પાલનહાર છે. કોઈ ચાલનારું એવું નથી કે જેની પેશાની, જેની ચોટલી ખુદ અલ્લાહના કાબૂમાં ન હોય. બેશક મારા પાલનહારનો રસ્તો સહેલો છે, આસાન પર છે. فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُمْ مَا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا إِنَّ رَبِّي عَلَى كُلِّ شَيْءٍ حَفِيظٌ. તે છતાં પણ જો તમે તેનાથી ફરી બેસશો, તો મેં તો તમને તે સંદેશો પહોંચાડી દીધો છે કે જેના માટે હું તમારા તરફ મોકલવામાં આવ્યો છું, ને મારો પાલનહાર તમારી જગ્યાએ બીજી કોમ લાવી કાયમ કરશે, અને તમે તેને કાંઈ નુકસાન પહોંચાડી શકશો નહીં. બેશક મારો પાલનહાર દરેક વસ્તુનો હિફાજત કરનાર છે, રક્ષક છે. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. અને જે વખતે અમારો હુકમ આવા લાગ્યો, અમારો અઝાબ આવી લાગ્યો, ત્યારે અમોએ અમારી દયાથી હુદને તથા જે લોકો તેની સાથે ઈમાન લાવ્યા હતા તેઓને બચાવી લીધા, અને તેમને અમારા તે સખત અઝાબથી, સખત સજાથી પણ હિફાજતમાં રાખ્યા, સુરક્ષિત રાખ્યા. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. અને એ જ આદવાળાઓ હતા કે જે પોતાના પાલનહારની આયતોનો ઇનકાર કર્યા કરતા અને તેના રસૂલોની નાફરમાની કરતા ને દરેક સત્યના માથાભારે વિરોધીના હુકમનું પાલન કરતા હતા. ألا بعدا لعاد قوم هود. તેઓ જ હતા કે આ દુનિયામાં તેમની પાછળ લાનત લગાડી દેવામાં આવી છે અને કયામતના દિવસે પણ. ખબરદાર, બેશક આદવાળાઓએ પોતાના પાલનહારનો ઇનકાર કર્યો હતો. ખબરદાર, હુદની કોમ આદવાળાઓને તેની બારગાહથી ધૂતકારી તરછોડી કાઢવામાં આવ્યા છે.